જીવનમાં દરેક પાસે કારણો હોય છે. સમય નથી, પરિસ્થિતિ સારી નથી, કોઈ સપોર્ટ નથી વગેરે. પણ યાદ રાખીએ, સફળતા કારણોથી નથી મળતી પરંતુ પ્રયત્નોથી મળે છે. જે વ્યક્તિ એક્સક્યુઝિસ શોધે છે એ રસ્તો છોડે છે, અને જે એફર્ટ કરે છે એ રસ્તો બનાવે છે. પરિસ્થિતિ ક્યારેય પરફેક્ટ નહીં બને, પણ આપણું કમિટમેન્ટ પરફેક્ટ બની શકે છે. આજે આપણે કરેલી મહેનત એ જ નક્કી કરે છે કે આવતીકાલે આપણે ક્યાં હોઈશું. રોજનો એક નાનો એફર્ટ એક્સક્યુઝિસના 1000 શબ્દોથી વધારે પાવરફુલ હોય છે. તો આજે પોતાને એક પ્રશ્ન પૂછીએ, હું એક્સક્યુઝ આપી રહ્યો છું કે એફર્ટ કરી રહ્યો છું? મિત્રો, યાદ રાખીએ, એક્સક્યુઝિસ નહીં પરંતુ એફર્ટ્સ જ ગણાય છે.